શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 16મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા ભાડેરપુરથી વાઘજી આદિ 3 રાજકુમારો આવ્યા હતા. તેણે ભગવાન શ્રીહરિને પોતાના પુરમાં પધારવા પ્રાર્થના કરી ત્યારે પોતાના ભક્તજનોની સાથે ભગવાન શ્રીહરિ તે રાજકુમારોનું પ્રિય કરવા ભાદરવાવદ કપિલા છઠ્ઠને દિવસે ભાડેરમાં પધાર્યા. તે શ્રદ્ધાવાન અને અતિશય નિર્મળ મતિવાળા રાજકુમારો વાઘજી, મૂળજી અને દેશળજી પરમ સ્નેહથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા. દેવરામ આદિ વિપ્રભક્તો અને બીજા અનેક વૈશ્ય ભક્તો અને શુદ્ર ભક્તો તેમજ સર્વે સ્ત્રી ભક્તો પોતાની શક્તિ પ્રમાણે ભક્તિભાવપૂર્વક શ્રીહરિની સેવા કરવા લાગ્યા. વર્ણિરાટ ભગવાન શ્રીહરિએ ભાડેરપુરમાં ભાદરવાવદી અમાવાસ્યાને દિવસે પિતા ધર્મદેવના શ્રાદ્ધ નિમિત્તે હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવી તૃપ્ત કર્યા અને તે જ દિવસે બપોર પછી સુંદર સભાનું આયોજન કર્યું. તે સભાના મધ્યભાગમાં દિવ્ય સિંહાસન ઉપર સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ શોભવા લાગ્યા. શ્રીહરિ તરુણ અવસ્થામાં મનોહર પુષ્ટ શરીરથી શોભતા હતા. નહીં અતિ ઊંચા કે નહીં અતિ નીચા એવા સમ શરીરવાળા હતા. તેમના નેત્રો લાલ કમળની પાંખડી સમાન એક સરખા હતા. જાનુ પર્યંત લાંબી બે ભુજાઓ શોભી રહી હતી. તેમના શરીરનો વર્ણ મેઘની સમાન શ્યામ સુંદર હતો. તેમનું મુખારવિંદ મંદ મંદ હાસ્યથી શોભી રહ્યું હતું. માંસલ બે ખભા સુંદર લાગતા હતા. તેમનો 3 રેખાવાળો કંઠ શંખની સમાન શોભતો હતો. તલના પુષ્પની સમાન તેમની નાસિકા સુંદર જણાતી હતી. તેમનું હૃદય કમળ વિશાળ હતું. 3 વળ પડવાથી ઉદર અત્યંત સુંદર લાગતું હતું. સૌમ્ય આકૃતિ અને ઊંડી ગોળ ગંભીર નાભિ અત્યંત મનોહર જણાતી હતી. બંને ચરણકમળની ફણાઓ ઉપડતી હોવાથી શોભી રહી હતી. વિશાળ ભાલમાં ચાંદલાએ સહિત ઉર્ધપુંડ્ર તિલક ધારણ કર્યું હતું. કંઠમાં તુલસીની બેવડી કંઠી શોભી રહી હતી. સુંદર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને વર્ણિવેશમાં અત્યંત મનોહર લાગતા હતા. ભક્તજનોએ ચંદન પુષ્પોની માળાઓ તોરા તથા બાજુબંધ ધારણ કરાવી શ્રીહરિની આદરપૂર્વક પૂજા કરી હતી. શ્રીહરિએ જમણા હસ્તમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા ધારણ કરી હતી. હે રાજન, આ પ્રમાણે સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ પોતાના મુખકમળ ઉપર નેત્રકમળની વૃત્તિને ધારણ કરી દર્શન કરી રહેલા પોતાના સમસ્ત ભક્તજનો ઉપર કરુણામય દ્રષ્ટિથી ચારે તરફ જોતા આનંદ ઉપજાવી રહ્યા હતા. તે સમયે સભામાં શ્રીહરિની આગળ ત્યાગી સંતો બેઠા હતા અને તેની ચારે તરફ સર્વે પુરુષ ભક્તજનો બેઠા હતા અને સ્ત્રી ભક્તજનો પણ પોતાની મર્યાદા પ્રમાણે સભાના એક ભાગમાં બેઠા હતા. સર્વે સંતો ભક્તો શ્રીહરિના વચનામૃત સાંભળવાની ઈચ્છાથી મૌન બેઠા હતા. તે સમયે ભગવાન શ્રીહરિ મધુર વાણીથી કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો, તમે સર્વે ગૃહસ્થો તથા સાધુ બ્રહ્મચારી સર્વે ત્યાગીઓ મારું એકાગ્રચિત્તથી વચન સાંભળો. સર્વકાળે અને સર્વ પ્રકારે તમારા સર્વેનું સદાય શ્રેય કરનારું વચન હું તમને કહું છું. અહિંસા છે એ જ પરમ ધર્મ છે એમ વેદની આજ્ઞા છે. એથી મારા આશ્રિતોએ સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કરવો. પોતાનું હિત ઈચ્છતા મારા ભક્તજનોએ મન, વચન અને કર્મથી ક્યારેય કોઈ પણ જીવપ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. હે ભક્તજનો, મારા આશ્રિતોએ યજ્ઞમાં પણ કોઈ દેવી દેવીઓને ઉદ્દેશીને કોઈ જીવની હિંસા ન કરવી તથા સૌત્રામણી યાગમાં પણ સુરાનું પાન ન કરવું તેવી જ રીતે જે દેવ તથા દેવીની આગળ સુરા અને માંસનું નિવેદન થતું હોય તથા જેમની આગળ જીવહિંસા થતી હોય તે દેવ કે દેવીને મારા આશ્રિતોએ ક્યારેય પણ માનવા નહીં, તેમનું વ્રત પણ ક્યારેય કરવું નહીં, તેમજ તેમના મંત્રનો જપ પણ કરવો નહીં, અને આપત્કાળ પડ્યા વિના તે દેવદેવીને વંદન પણ કરવા નહીં. કૌલારણવ વગેરે શક્તિપંથના ગ્રંથો ક્યારેય પણ સાંભળવા નહીં, તેમનો અભ્યાસ પોતે ક્યારેય કરવો નહીં અને બીજાને કરાવવો પણ નહીં, કારણ કે તે ગ્રંથમાં પ્રતિપાદન કરેલો ઉર્ધ્વામનાય અર્થાત દેવી સંપ્રદાય છે તે વેદબાહ્ય છે એમ તમારે ચોક્કસ જાણી રાખવું. હે ભક્તજનો, મેં જે આ નિષેધ કર્યો તે મારા વચનોનો અનાદર કરીને કોઈ વર્તન કરતો હોય તેનો મારા આશ્રિત ભક્તજનોએ આપતકાળ પડ્યા વિના સંગ પણ ન કરવો. આજ દિવસથી આરંભીને જે મનુષ્યો મારી આ ઉપરોક્ત આજ્ઞાનો અનાદર કરશે તેઓના વંશનો નક્કી વિનાશ થશે, તેમજ તેની ધનસંપત્તિનો અને રાજ્યનો પણ વિનાશ થશે. તે મનુષ્ય સમાજમાં પ્રતિષ્ઠાહીન થશે અને સર્વત્ર મોટી અપકીર્તિને પામશે. તેઓનો એક પણ પુરુષાર્થ ક્યારેય પણ સિદ્ધ થશે નહીં અને મરીને ઘોર નરકમાં જશે એમાં કોઈ જાતનો સંશય નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિનું ઉપરોક્ત વચન સાંભળી સુબુદ્ધિને વરેલા ભગવાન શ્રીહરિના ચરણકમળની જ એક દ્રઢ ઉપાસના કરતા રાજર્ષિ વાઘજીભાઈ બે હાથ જોડી નમસ્કાર કરી શ્રીહરિને પૂછવા લાગ્યા કે હે હરિ, આવતીકાલથી આરંભીને માતા પાર્વતી દેવીનો દર વર્ષે આવતો નવરાત્રિ વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત અમારી કુળ પરંપરામાં ઉજવાતું આવે છે. એ વ્રતમાં કોઈ કોઈ જગ્યાએ પ્રાણીવધ અને મદિરાપાન થતા પણ જોવામાં આવે છે અને અમે તમારા આશ્રિત થયા છીએ, તેથી અમારે આ વ્રત કરવું કે નહીં તેમાં જે યોગ્ય હોય તે તમે અમને જણાવો, કારણ કે તમે ભાગવત ધર્મના પ્રવર્તક છો. હે રાજન, આ પ્રમાણે રાજર્ષિ વાઘજીભાઈએ પૂછ્યું તેથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ સર્વેને સાંભળતા કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે રાજન, જે રાજસી અને તામસી પ્રકૃતિના દેવદેવીઓ છે તે જ સુરામાંસનું ભક્ષણ કરે છે, પરંતુ સાત્વિક પ્રકૃતિના દેવ કે દેવીઓ ક્યારેય પણ તેનું ભક્ષણ કરતા નથી. ધર્મ, જ્ઞાન, તપ, યોગ, વૈરાગ્ય આદિ ગુણોથી સંપન્ન પાર્વતી દેવી તો ભગવતી લક્ષ્મીજી તથા વેદમાતા સાવિત્રી દેવીની સમાન સાત્વિક દેવી છે. ભગવાન શંકરના પ્રાણપ્રિય પાર્વતી દેવી તો આપણને પૂજ્ય છે અને આ નવરાત્રિનું વ્રત છે તે પાર્વતી દેવીનું જ છે એમ તમે જાણો. હે રાજન, સાત્વિક દેવ કે દેવીનું વ્રત પૂજન તમારે કરવું, પણ બીજા તામસ કે રાજસ દેવતાઓનું વ્રત પૂજન કદાપી ન કરવું. તપોનિષ્ઠ પતિદેવ ભગવાન શિવની સાથે રહેતા તપઃપ્રિયા ભગવતી પાર્વતી દેવીને હિંસા પ્રિય નથી અને જે મનુષ્યો તેની આગળ હિંસા કરે છે તે અસુરો અને દૈત્યો છે. હે રાજન, તેથી આ પાર્વતીજીના નવરાત્રિ વ્રતમાં મદ્યમાંસથી પૂજન કરવાનો કોઈ જગ્યાએ કુલાચાર હોય તો તેને અધર્મ જાણવો. જે ધર્મમાં જીવહિંસા થતી હોય, જે ધર્મમાં સુરાપાનનું વિધાન હોય તથા જે ધર્મમાં વ્યભિચારને માન્ય ગણ્યો હોય તેવો ધર્મ એ ધર્મ નથી, એ અધર્મ છે. તેનો દૂરથી જ ત્યાગ કરી દેવો. હે નિષ્પાપ રાજન, આવો ધર્માભાસ ખરેખર અધર્મ છે. તેનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી, કોઈ પાપ નથી, પરંતુ તેનો ત્યાગ કરવો એ જ સત્શાસ્ત્ર સંમત શ્રેષ્ઠ ધર્મ જ છે. મદ્ય અને માંસપ્રિય ક્ષુદ્ર દેવદેવીનું વ્રત કે પૂજન ક્યારેય પણ કરવું નહીં. તમે તો સત્વગુણ પ્રધાન, મુમુક્ષુ અને વિષ્ણુ ભક્ત છો તથા મારા આશ્રિત છો, તેથી હિંસાપ્રિય દેવદેવીઓનું પૂજન કરવું તે તમને યોગ્ય નથી. હે રાજન, હિંસા છે તે અધર્મની પત્ની છે અને અહિંસા છે તે ધર્મની પત્ની છે. હિંસા અધર્મીઓને પ્રિય લાગે છે, જ્યારે ધાર્મિકજનોને અહિંસા પ્રિય લાગે છે. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તજનોએ ક્યારેય પણ તામસ એવા ક્ષુદ્ર દેવદેવીઓથી ભય ન પામવું, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તો કાળ અને માયાના પણ નિયંતા છે અને આ ક્ષુદ્ર દેવદેવીઓ તો કાળમાયાનું ભક્ષ છે. તેનાથી ભય પામવાનું કોઈ કારણ નથી. મારા આશ્રિત ભક્તજનોએ તો તામસ દેવદેવીઓની કે તેના ઉપાસકોની નિંદા ન કરવી અને તેવા શક્તિ ઉપાસકોની સાથે વિવાદમાં પણ ન ઉતરવું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળી વાઘજી રાજાનો સંશય દૂર થયો અને તમે કહ્યું તેમ કરશું એમ કહી શ્રીહરિના વચનો પોતાના મસ્તક પર ધારણ કર્યા. તે સમયે સભામાં બેઠેલા શ્રીહરિના ભક્ત બ્રાહ્મણો શ્રીહરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, નવરાત્રિના વ્રત સંબંધી અમારે તમને કંઈક પ્રશ્ન પૂછવો છે, તો અમારા વચન સાંભળો. અમે સર્વે તમારા જ એક ચરણના ઉપાસી વૈષ્ણવ ભક્તો છીએ, તેથી તામસી કે રાજસી દેવદેવીનું વ્રત અમે બહુધા કરતા નથી. હે સ્વામીન, છતાં તમારા આશ્રિત થયા પછી પણ કોઈક કોઈક બ્રાહ્મણો કુળ પરંપરાગત ધર્મને લીધે માત્ર ઉપર ઉપરથી તેમનું વ્રત કરે છે અને તે પણ તમારો ઉપદેશ સાંભળ્યા પછી આજ દિવસથી આરંભીને નહીં કરે. હે જગતપતિ, નવરાત્રિના વ્રતમાં પૂજન કરાવવારૂપ અમારી આજીવિકા રહેલી છે, તેથી દેવીની પૂજા, સપ્તશતીનો પાઠ અને દેવીનું સ્થાપન વગેરે અમારે કરાવવું પડે છે. હવે અહીં અમારો પ્રશ્ન એ છે કે હે દેવ, અમે એ કરીએ કે ન કરીએ એ વિશે અમને યથાયોગ્ય જે સત્ય હોય તે કહો. હે રાજન, પોતાના બ્રાહ્મણ ભક્તોના આવા પ્રકારના વચનો સાંભળી ભગવાન શ્રી નીલકંઠ બ્રહ્મચારી પ્રેમથી બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યા, હે ભૂદેવો, પોતાની આજીવિકા હોય અથવા પરાધીનતા હોય કે ચંડિકા આદિ તામસ દેવીઓની પ્રતિમાનું પૂજન, સ્થાપન, પાઠ આદિ કરવાનું થાય તો વ્યવહાર પૂરતું કરવું, તેમાં પણ આજીવિકા વૃત્તિનો બીજો કોઈ ઉપાય ન હોય તેવા આપત્કાળના સમયમાં તામસ દેવદેવીનું પૂજન સ્વયં કર્યું હોય અથવા બીજા પાસે કરાવ્યું હોય તો તે દોષની શુદ્ધિ માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત પણ કરવું. પોતાને યજમાન ન જાણે એ રીતે બીજા કોઈ નિમિત્તને બહાને થયેલા દોષની શુદ્ધિ માટે એક ચાંદ્રાયણ વ્રત કરવું, અને જો યજમાન જાણી જાય તો માનભંગથી તેની બુદ્ધિ નષ્ટ થવાથી એ યજમાન આ બ્રાહ્મણની વૃત્તિ હરી લે માટે કોઈ ન જાણે એ રીતે પ્રાયશ્ચિત્તનું ચાંદ્રાયણ વ્રત ગુપ્ત રીતે કરવું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉપરોક્ત શ્રીહરિનું વચન સાંભળી બ્રાહ્મણોને પોતાના આપત્કાળને દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થતા અત્યંત પ્રસન્ન થયા અને ફરી શ્રીહરિને પૂછવા લાગ્યા કે હે હરિ, કોઈ મહારોગથી પીડાતો કે ભૂતપ્રેતાદિકના વળગાડથી પીડાતા કે પછી બાલગ્રહ તથા વૃદ્ધગ્રહ આદિની પીડાથી પીડાતા મનુષ્યના દુઃખની નિવૃત્તિને માટે ક્યા મંત્રનો જપ કરવો કે ક્યા સ્તોત્રનો પાઠ કરવો? હે પ્રભુ, મનુષ્યોએ દેહાવસાન સમયે કોનો જપ કરવો જોઈએ કે જે જપ કરવાથી પાપીજનોને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય? હે પરમેશ્વર, જે સ્તોત્રનો પાઠ કરવાથી સકામ અને નિષ્કામ મનુષ્યોના મનોરથ પૂર્ણ થાય તેવા સ્તોત્ર ક્યા છે તે પણ અમને કૃપા કરીને જણાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે બ્રાહ્મણોએ પૂછ્યું, તેથી ભગવાન શ્રી નારાયણ મુનિ પોતાના વચનામૃતોથી સમગ્ર સભાજનોને હર્ષ ઉપજાવતા કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો, તમે મારું વચન સાંભળો અને બીજા ભક્તો પણ સર્વે મારું વચન સાંભળો. હું તમને સર્વે સ્તોત્રોનું શિરોમણી તેમજ પરમ કલ્યાણકારી સ્તોત્રનો ઉપદેશ કરું છું. મહાભારતના અનુશાસન પર્વમાં दानधर्मने विषे भीष्म पिताए युधिष्ठिर राजा ने विष्णु सहस्त्र नाम स्तोत्रनो उपदेश कर्यो छे। ते स्तोत्र सर्वे उपद्रवोनी औषधि छे, तेनो जप करवो एवो मारो मत छे। हे उत्तम भूदेवो, आ स्तोत्रनो जप करवाथी ज तमे पूछेली सर्व समस्याओनु निराकरण थशे अने सर्वे पुरुषार्थो सिद्ध थशे। माटे सर्वे कार्यों मा मनुष्योए आज स्तोत्रनो पाठ करवो। तेवी ज रीते श्रीमद भागवत पुराण मा कहेला श्री नारायण कवच स्तोत्रनो पाठ करवो। आ स्तोत्र पण सर्व प्रकारना उपद्रवनो नाश करे छे। पोताना कार्यने अनुसारे तथा पोतानी धन संपत्ति ने अनुसारे पुरश्चरण पद्धति माथी तेनो विधि जाणीने आ बन्ने स्तोत्रनो पुरश्चरण करवू। आ बन्नेनो विधिपूर्वक पुरश्चरण करवाथी ते मनुष्योने तेना कार्यनी सिद्धि आपे छे। तेथी त्रणे वर्णना सर्वे मनुष्योए आज बे स्तोत्रनो ज अवश्यपणे जप करवो, पाठ करवो। हे भूदेवो, आ लोकमा मारा आश्रित मनुष्य कोईपण कार्यनी सिद्धि माटे तत्काल फल आपनारा शूद्र देव के देवीना मंत्र के स्तोत्रनो जप क्यारेय पण न करवो। तेमा पण मद्य मांस प्रिय राजस के तामस देवदेवीओना मंत्र के स्तोत्रनो जप तो क्यारेय पण न करवो। कारण के तेनो जप करवाथी मुमुक्षु भक्तना मोक्षना अंकुरज विनाश पामे छे। जे पुरुषो एवा मंत्र स्तोत्रनो जप करे छे ते देहने अंते अनेक प्रकारना नरकनी पीड़ा भोगवी पछी पिशाच थाय छे, अने जो स्त्री होय तो ते डाकिनी थाय छे। माटे हे उत्तम भूदेवो, सकामी के निष्कामी बन्ने प्रकारना जनोए सर्व कार्यमा सर्वदा मैं कह्या ते बे स्तोत्रनोज पाठ करवो, अथवा ब्रह्मचर्य व्रतनु यथार्थ पालन करी विधिने अनुसारे पोतानी शक्ति प्रमाणे तत्काल फळने आपनारा हनुमानजीना मंत्रनो के स्तोत्रनो जप करवो। सुव्रत मुनि कहे छे, हे राजन, भगवान श्री नारायण मुनिना आवा प्रकारना हितकारी वचनोनु श्रवण करी ते सर्वे ब्राह्मणों तथा बीजा मनुष्यों तथा क्षत्रिय राजा वागजीभाई आदि सर्वे ते वचनों ने मस्तक उपर धारण कर्या अने श्रीहरि ने वंदन कर्या। हे राजन, पछी भगवान श्री सहजानंद स्वामी भक्तजनों ने आनंद उपजावता भाडेरपुर मा अन्नकूटना उत्सव पर्यंत निवास करीने रह्या ने त्यांथी मोडा गामे जवा प्रयाण कर्युं। हे राजन, भगवान श्री नारायण मुनि पोताना सेवको संतो भक्तोनी साथे चालता मार्गमा आवता भक्तजनोना गाममा क्यांक एक दिवस क्यांक बे दिवस निवास करता करता केटलाक दिवसों पछी मोडा गामे पधार्या। ते गाममा दलूजी भाई दामजी भाई वगैरे क्षत्रिय भक्तोए भगवान श्रीहरिनो पूजन कर्युं। भगवान श्रीहरि पण सौने आनंद उपजावता त्यां पांच दिवस निवास करीने रह्या अने पछी त्यांथी अलैया गामे पधार्या। आ प्रमाणे श्री नारायणना चरित्ररूप श्रीमद सत्संगी जीवननामे धर्मशास्त्रना द्वितीय प्रकरणमां तामस देवताओना व्रतादिना निषेधनू निरूपण कर्युं। ये नामे 16मो अध्याय पूर्ण थयो।